એટલે પાછા વિદુરજી બોલવા માંડ્યા, આટલા જણ તો ક્યારે સુખી ન થાય, બીજાને અપશબ્દો બોલનારો એટલે કે ગાળો દેવા વાળો એ સુખી ના થાય, અપમાન કરવા વાળો સુખી ના થાય, મિત્રનો દ્રોહ કરે એ સુખી ના થાય, બહુ હલકા સ્વભાવના માણસની ચાકરી કરે એ સુખી ના થાય, અને જે અભિમાની થાય એ સુખી ના થાય. કોઈની પાસે કંઈક ગુણ હોય, કોઈની પાસે કંઈક કળા હોય, કોઈની પાસે કંઈક કારીગરી હોય, એનું એને ગૌરવ હોય તો કંઈ વાંધો નહીં, પણ ગર્વ હોય તો એ પછડાવાનો, એ સુખી ના થાય. નીચ આચરણ કરવા વાળો સુખી ના થાય, અને બધાની એટલે કે વડીલોની, સજ્જનોની, સંત પુરુષોની, શાસ્ત્રની નિંદા કરનારો એ પણ સુખી ન થાય. અને નિંદા કરનાર માટે તો વિદુરજી કહે છે, હું એમ માનું છું કે મુખે નિબદ્ધામ નિરૃતિમ વહંતમ, ગટરમાંથી જે કચરો નીકળે એને નિરૃતિ કહેવાય છે સંસ્કૃતમાં. જે નિંદા કરે છે ને એ તો મોઢે એ નિરૃતિ બાંધીને જ ફરે છે, એટલે ગટરનો કચરો મોઢે બાંધીને ફરે છે તો એમાં મોઢામાંથી કોઈ દાડો સારી વાસ તો આવે જ નહીં, દુર્ગંધ જ આવે. મને સમજાતું નથી કે તમે આટલા ડાયા થઈને, સમજૂ થઈને, વડીલ બનીને સાચી વાત સ્વીકારી કેમ નથી શકતા. જેવો સંગ એવો રંગ, તમને તમારા દીકરાનો સંગ છે, અતિ આસક્તિ છે, એના કારણે આવું થાય છે. જગતમાં દેખાય છે જેવો સંગ એવો રંગ. યદિ સંતમ સેવતે યદ્ય સંતમ તપસ્વીનમ યદિ વાસ્તેનમેવ વાસો યથા રંગવ સંપ્રયાતિ તથા સતેસમ વસમભ્યુપેતિ. જેવો સંગ, વસ્ત્ર સફેદ વસ્ત્ર એ જેવા કલરમાં બોળો એવો કલર એ પકડી લે છે. લાલ કે લીલો, પીળો, જે કલરમાં ધોળા વસ્ત્રને ઝબકોળશો તો એ કલરને એ પકડી લેશે. માણસ ગમે એવો હોય પણ જેવી એની સોબત, એ સોબતની અસરને એ પકડી લે છે. એનું ઉદાહરણ આપે છે, જો કોઈ સાધુની સોબત રાખે તો એ સાધુ જેવો થઈ જાય છે. કોઈ ગભરાતા નહીં, હો સાધુ થઈ જાય છે એવું નથી લખ્યું. હા, તમને એમ કે કાલથી આવવાનું બંધ કરીએ, આ તો જો એવું થઈ જાય તો નહીં થાય, નહીં થાય. પણ સાધુ જેવો એટલે કે સારા સ્વભાવ વાળો થઈ જાય છે. સાધુ પુરુષોની સોબત રાખે તો એ સારા સ્વભાવ વાળો એટલે કે સાધુ જેવો બની જાય છે, અને અસંતની દુર્જનની સોબત રાખે તો એ દુર્જન જેવો થઈ જાય છે. તપસ્વીની જો સોબત રાખે તો એને તપમાં રૂચિ થઈ જાય છે. ચાલો આપણે એકટાણા કરીએ ત્યારે બધા ઉપવાસ કરતા હોય, ચાલો તો આવતી એકાદશી હું ઉપવાસ કરું, એની ઈચ્છા થઈ જ જાય. જેવી સોબત, આપણા સંતો એક વાત કહે છે, કોઈ પોપટના બે બચ્ચા તાલીમ આપીને કેળવેલા વેચવા આવ્યો. એને અપેક્ષા હતી કે હું રાજ્યમહેલને દરવાજે ઉભો રહું તો ત્યાં એ પોપટના બચ્ચા ખરીદાઈ જાય, અને એવું બન્યું. રાજાએ નજર કરી કે લાવ, એક લાવ, એક વેચાતું લઈ લીધો. લઈને પછી દીવાનને ભેટ આપ્યો કે લેવા બચ્ચું ઘેર રાખજો. દીવાનના ગુરુ એમને ઘેર પધરામણી પહોંચ્યા એટલે એને બચ્ચું ભેટ આપ્યું એના ગુરુને, તમારે વનમાં સારું રહેશે જંગલમાં. પોપટનું બચ્ચું લઈને આ તપસ્વી આ ઋષિ પોતાની પર્ણકુટીએ પહોંચી ગયા અને દરરોજ શ્લોકો બોલે, પ્રાર્થના બોલે, વેદ બોલે, આ બચ્ચું એ સાંભળ્યા કરે. બીજું બચ્ચું પેલો લઈને પાછો જતો હતો ત્યાં સામે એક શિકારી મળ્યો. શું છે આ? તો કે બચ્ચું છે, બહુ સારું છે, બોલે છે, લાવ. ત્યારે એ લઈ ગયો. બે મહિના પછી રાજા ક્યાંક ફરવા નીકળેલો અને આ માણસ મળ્યો, તારું બીજું બચ્ચું વેચાઈ ગયું? હા, એક શિકારી માણસ છે એ લઈ ગયો. સારું. દીવાનને પૂછ્યો રાજાએ, શું પેલું બચ્ચું બરાબર છે? મેં તમારા ગુરુને ભેટ આપી દીધું છે. બચ્ચું ભેટ આપે, સારી વાત છે. મેં તો મારા ગુરુને ભેટ આપ્યો છે, ચાલ ત્યારે ક્યાંક જઈએ, જોઈએ બચ્ચું શું કરે છે, તારા ગુરુના દર્શન કરીશું, સત્સંગ કરશું. રાજા અને દીવાન જ્યાં તપસ્વીનો આશ્રમ હતો ત્યાં પહોંચી ગયા. તપસ્વી તો અંદર ધ્યાનમાં બેઠેલા, બચ્ચું બહાર ઝૂંપડીને છેડે લટકાડેલું લાકડાના ટુકડા ઉપર. જેવા રાજા અને દીવાન ત્યાં પહોંચ્યા એટલે બચ્ચું બોલવા માંડ્યો, ગુરુદેવ ગુરુદેવ, મોટા મોટા માણસો આવ્યા છે, બહાર પધારો, એમનું સન્માન કરો, એમને ઝડપાન આપો, એમને બેસવા માટે આસન આપો, મહા મોટા મનુષ્યો આવ્યા છે આપણે દ્વાર, એનો સત્કાર કરો, એનું સ્વાગત કરો. તો રાજા ખુશ થઈ ગયો, વાહ વાહ. મહર્ષિ બહાર આવ્યા, આવકાર આપ્યો, બેસાડ્યા, પાણીનું પૂછ્યું. પછી બીજું બચ્ચું કેવું છે જોતા જઈએ, ચાલો ને આજ ફરવા નીકળ્યા છીએ, સમય છે. ગામથી થોડે દૂર જ્યાં શિકારી રહેતો હતો ત્યાં બે જણ ગયા અને બચ્ચું રાડો પાડવા માંડ્યું, લાવો હથિયાર, લાવો હથિયાર, શિકાર આવ્યો છે હાથમાં, લાવો હથિયાર, લાવો હથિયાર. કેમ આમ? એક જ પક્ષીથી જન્મેલા આ બે બચ્ચા, એક જ માણસે એને કેળવીને તાલીમ આપેલી બોલવાની, અને પછી આ બે બચ્ચાની ભાષામાં આટલો કેમ ભેદ પડી ગયો? એક બચ્ચું કહે છે સ્વાગત કરો, સન્માન કરો, અને બીજું કહે છે કે ઘાટમાં આવ્યા છે, પૂરા કરો. આનું કારણ સંગ. જેવી સોબત, શિકારીની સોબત કરનાર બચ્ચું એના જેવી જ ભાષા બોલતું થયું, તપસ્વીની સોબતમાં રહેલું બચ્ચું તપસ્વીના જેવી ભાષા બોલતો થયો. એટલે ધૃતરાષ્ટ્રને કહે છે, વિદુરજી આટલી વાત સમજી લો, સુખી થશો. હું આટલું કહું છું, તમે કઈ બોલતા નથી, જો કે એ પણ એક ગુણ છે. અતિવાદમ ન પ્રવદેત, સંસારમાં આનંદથી રહેવું હોય તો અતિવાદ નહીં કરવાનો, બહુ વિવાદ સારો નહીં. ક્યાંક જરૂર પડે તો સંવાદ સારો, પણ વિવાદ ક્યારે પણ સારો નહીં. વિવાદનો અર્થ વાદ, વિવાદ, વિતંડાવાદ, વ્યર્થવાદ અને સંવાદ, આટલા બધા વાદો છે. એમાં એક જ સારો સંવાદ, અને થોડોક સારો વાદ. વાદ અને સંવાદ, સંવાદ પ્રશ્ન પૂછે અને જવાબ મળે એને સંવાદ કહેવાય. શ્રીમદ ભાગવતમાં કોનો સંવાદ છે? સુખદેવજી અને પરીક્ષિતનો. સત્સંગી જીવનમાં કોનો સંવાદ છે? સુવ્રત મુનિ અને પ્રતાપસિંહ રાજાનો. સત્સંગી ભૂષણમાં કોનો સંવાદ છે? હા, તમે બધા જ્ઞાની છો, આ તો મૌખિક પરીક્ષા છે. વ્યાપકેશ મુનિ અને જ્યેષ્ઠજીત રાજાનો એ સંવાદ છે. અને વાદ કોને કહેવાય? કોઈ બાબતમાં કઈ મતભેદ હોય, કઈ સમજાયું ન હોય અને ખુલાસાથી વાત કરવી કે ના એમ નહી, હકીકત આમ છે એ વાત. પણ જેમ વિવાદ આવે એ તો એટલી બધી મુશ્કેલી ઉભી કરે, ક્યાંય વિવાદમાં પડવું નહીં. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં તો એટલે સુધી કહ્યું છે કે સભામાં કોઈ મોટા સંત કે મોટા હરિભક્ત વાત કરતા હોય અને વાતમાં કદાચ ભૂલ હોય તો સભામાં કહેવું નહીં કે નહીં એમ નહીં આ પ્રમાણે છે. પછી કહેવું કે તમે સ્વામીજી વાત કરી એ બરાબર છે, પણ એનામાં તમને ખુલાસો કેવા આવ્યો છું એ વાત એ રીતે નહીં પણ આ રીતે બની છે. પણ સભામાં કોઈ દાડો આવો વિવાદ કરવો નહીં, વ્યર્થ વાત તો બિલકુલ ન કરવો, લેવા દેવા વગર વ્યર્થ વાદ. ન્યા કઈ સો ફાયદો થવાનો ન હોય, આપણને કોઈ નિસ્બત ન હોય. વિદુરજી કહે છે કે વિવાદ ક્યારે પણ સારો નહીં. ઘણી વખત એમ લાગે કે કઈ નહીં તો કે જતું કરો ને આપણે શું લેવા દેવા એમ કરીને ચાલતા થઈ જવું, પણ ક્યારે પણ કોઈની સાથે વિવાદ કરવો નહીં. વિપરીત સંજોગો હોય ત્યારે મૌન રાખવું. ઘણી વાર વિપરીત સંજોગ આવે, બે જણમાંથી એકને એમ કહો કે વાત તે બાર તું સાચો છે તો બીજાને ખોટું લાગે, પહેલાને કહીએ કે તું સાચો છે તો આને ખોટું લાગે, ત્યાં મૌન રાખવાનું. કેટલાક કાર્ય આપોઆપ થતા જાય ઈશ્વર પ્રેરિત. બહુ સરસ ઉપપુરાણની આ કથા છે. ત્રણ તપસ્વીઓ સંયુક્ત રીતે ભેગા થઈને તપ કરતા હતા. એ ત્રણે ત્રણની તપો નિષ્ઠા એટલી સારી કે જમીનથી અધ્ધર બેસી શકતા હતા તપ બળથી. એક દિવસે એમના આશ્રમમાં ક્યાંકથી સર્પ આવી ચડ્યો. એટલે આ તપસ્વીઓને બીક લાગી કે આ તો પ્રાણી એવો જ છે, ક્યાંય પગ આવી જાય ભૂલમાં તો ફટકારી દેશે. ગભરાતા ગભરાતા કે બીજું કઈ કરાય નહીં, સર્પને કઈ કાઢી મુકાય નહીં. એક દિવસે એવો બનાવ બન્યો, આકાશમાંથી સમળીની નજર પડી સર્પ ઉપર અને સડસડાટ કરતી નીચે આવી અને ઝાપટ મારીને ઉઠાવી ગઈ સર્પને. એટલે એક તપસ્વી ખુશ થયા, ભદ્રમ કૃતમ ભદ્રમ કૃતમ, સારું કર્યું, બારોબાર પતી ગયું, એનો તપનો નાશ થયો, એ જમીન ઉપર પછડાયા. બીજા તપસ્વી બૂમ પાડી, દુષ્ટે અરર અર પાપીણી સમળી, અમારા દેખતા દેખતા તે હિંસા કરી, એમ સમળીને ઠપકો આપ્યો, એના તપનો ક્ષય થયો, એ પણ હેઠા પડ્યા. ત્રીજા તપસ્વી મૌન રાખ્યું, એકે બાજુ બોલ્યા નહીં, એનું તપોબળ જળવાઈ રહ્યું, એ અધર બેસતા ચાલુ રહ્યા. બાકી પેલા બે જમીન ઉપર ભટકાયા. આવા સંજોગોમાં તો મૌન રાખવાનું. મહાત્મા વિદુરજી કહે છે કે ભગવાને મનુષ્ય જાત ઉપર બહુ કૃપા કરી છે, એટલે માણસ જેવું ધ્યેય નક્કી કરે એવો થાય છે. વિદુરજી કહે છે બાકી બધી જ વાતો સાચી નથી, માણસ જેવો ધારે એવો થાય છે, એ જ વાત સાચી છે. પણ ધારવું એ બહુ અગત્યનું છે. ખરેખર સાચા મનથી કે જીવથી માણસ પોતાનું ધ્યેય નક્કી કરતો નથી, માટે દુઃખી થાય છે. યાદ્રક ઈચ્છેત, એની ઈચ્છા જો બળવાન હોય તો એની ઈચ્છા પ્રમાણે જ એ પોતાનું જીવન બનાવી શકે છે, એમાં કોઈ શંકા નથી. તાદૃત ભવતી, એના જે પ્રમાણે જ થાય છે, મારે આમ થવું છે એમ થાય. વર્ષો પહેલા કોઈ સંત થઈ ગયા, આપણા સંપ્રદાયની જ વાત છે, બધા જુવાનિયા સંતો બધા વિદ્યા ભણતા હતા, સંસ્કૃત અભ્યાસ કરતા હતા. એ પાઠશાળામાં આ સ્વામીજી જઈ ચડ્યા. આમની તો ઉંમરે લગભગ 50-એક વર્ષની થઈ ચૂકેલી, અને એ સમયની વાત છે કે જ્યારે વિદ્યાભ્યાસનો બહુ પ્રચાર નહોતો, એટલે આ સ્વામીજી કંઈ ભણેલા નહીં, ભજન કરતા. સ્વામિનારાયણ ભગવાનની વાતો સાંભળી હોય એ પ્રમાણે કથા વાર્તા કરતા, બાકી સેવા ને ભજન એ જ એનું અંગ. આ પાઠશાળામાં જઈ ચડ્યા ક્યાંક સહેજે સહેજે, એટલે 15-20 જેટલા નાના સંતો અભ્યાસ કરતા હતા, એમને જોઈને બધા હસ્યા, આવો આવો આવો અહીં આવો, કે તમારું એ શું કામ છે, મનમાં એવી ભાવના, આવો આવો આવો ભણવા આવ્યા છો. એટલે આ સંત પણ સમજી ગયા કે હજુ તો તમે છોકરા છો, હું ન ભણ્યો એટલે તમે મને કહો છો કે ભણવા આવ્યા છો. કેમ ન ભણી શકીએ, અમે ભણી શકીએ, હાથે બેસો. પંડિતજી બેઠેલા, આવો સ્વામીજી આવો, તમારે ભણવું છે ને? હા વળી, આ છોકરાને બતાવી દઉં, ભણાય શું નહીં, ભણવું હોય તો ન ભણાય એવું નથી, મારે બતાવી દેવું છે. હવે કઈ વાંધો નહીં સ્વામીજી, તમારે ભણવું હશે તો જરૂર તમને અમે પાઠ આપીશું. અને આ પંડિતજીએ સંસ્કૃતનું એક સૂત્ર આપ્યું, જે સૌથી પ્રથમ કોઈ પણ વિદ્યાર્થી શાસ્ત્રીય પદ્ધતિથી પાઠશાળામાં દાખલ થાય, ભણવા ઈચ્છે, એને પહેલું જ સૂત્ર અપાય છે, ઈકો એણચી. તો લ્યો સ્વામીજી, આટલું ગોખજો, આ મોઢે કરી લાવજો અને કાલે આવજો. ગયા તો અને આ સૂત્ર ગોખવા માંડ્યા. ત્યાં ઉત્તરાયણનો દિવસ ને કંઈક હરિભક્તો તલ આપી ગયા, લગભગ 250 ગ્રામ જેટલા. લ્યો સ્વામી, જય સ્વામિનારાયણ, લાવ ભાઈ લાવ. આ સંતે વિચાર કર્યો કે આ તલ મારે ઠાકોરજી જમાડવામાં નથી વાપરવા, એક તુંબડીમાં નાખ્યા તલ. તુંબડી ખ્યાલ છે ને? ખ્યાલ ન હોય તો કહેજો, બતાવશું. તુંબડીમાં તલ નાખી દીધા અને એક એક દાણો ઉઠાવે અને વ્યાકરણનું સૂત્ર ગોખે, એક દાણો ઉપાડે અને ગોખે, આખી તુંબડી ખાલી થઈ જાય. એટલી વાર ગોખે આવડી જાય. બીજો દિવસ, ત્રીજો દિવસ, આમ કરતા કરતા 4 વર્ષ વીતી ગયા અને સારામાં સારા શાસ્ત્રી તરીકે એ પ્રસિદ્ધ થયા, પરીક્ષામાં પાસ થઈ ગયા. પણ સંતો બધા એને ભાવથી તલશાસ્ત્રી કહેતા. શા માટે તલશાસ્ત્રી? પેલા તલ ને દાણે દાણે સૂત્ર ગોખેલા ને, એ 50 વર્ષની ઉંમર પછી શાસ્ત્રી બની ગયા. એટલે વિદુરજી કહે છે કે તમે એક નક્કી કરો તો શું ના થાય, બધું જ થાય. ભણતા પંડિત નીપજે, લખતા લઈયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય, પોપટ પણ અભ્યાસ થી શીખે બોલતા બોલ, કાયર થઈ આળસ કરે તે નર ખરને તોલ. જે માણસ જ્યાં નક્કી ધ્યેય બનાવીને પછી એની પાછળ મંડ્યો રે, તેનું કામ સિદ્ધ થાય છે, એમાં કોઈ શંકા નથી. પણ માણસ દુખી થાય છે, એનું ધ્યેય મજબૂત હોતું નથી, એટલે એનું મન સદાય ડોલ્યા કરે, આમ કરું કે આમ કરું, આમાં ફાયદો કે આમાં ફાયદો, એ માણસ સફળ ન થાય. કોઈ પણ ક્ષેત્રમાં, જિંદગીના અનેક વિધ ક્ષેત્રો છે, પણ સફળતા એક લક્ષ્યથી જ થાય છે. પણ આવો સુજાવ કોણ આપે? જેને સારા મિત્રો હોય એ સુજાવ આપે કે આમ કર. સારા મિત્ર તો પછી બીજા નબળા મિત્રો હશે, હોય છે ને? નતન મિત્રમ યસ્ય કોપાત બિભેતિ. હવે નબળા મિત્રો કેવા હોય ખબર છે? એને અવારનવાર રાજી રાખવા પડતા હોય, મહિને 15 દાડે રિસાઈ જાય, વળી 2-4 જણા ભેગા થઈને મનાવા જાય, હશે ઓ એ તારી માફી માગે છે, આઈ એમ વેરી સોરી, હવે એવું નહીં બોલું, બસ હું તો ગમતમાં બોલ્યો ને તને માઠું લાગી ગયું. વાત વાતમાં જે રિસાઈ જતો હોય એ સાચો મિત્ર ન કહેવાય. વાત વાતમાં એનાથી ગભરાઈને વર્તવું પડે, ના ના બોલતા નહીં, એને ખોટું લાગશે. જેનો ડર રાખવો પડતો હોય, જેને રાજી રાખવો પડતો હોય, એને મિત્ર તો કહેવાય જ નહીં, એ તો ઓળખીતા જ ગણાય. પેલા ભાઈ તમારા બહુ મિત્ર છે, ના અમારા ઓળખીતા છે. મિત્ર તો એને કહેવાય કે જેને જેના તરફથી કોઈ ભય ન હોય, જેનું ચિત્ત સ્થિર હોય, જેનો વિચાર સ્થિર હોય. આટલા માણસની તો સોબત જ ન કરવી જેનું ચિત્ત ચંચળ હોય. થોડી વાર થાય ને આમ, થોડી વાર થાય ને આમ. એક ભાઈ શાકની માર્કેટમાં ગયા, શાક માર્કેટમાં લારીએ લારીએ ઝોલા ખાય, તો કેમ આમ, કે મૂળા ખરીદું કે રીંગણા ખરીદું, ગાજર ખરીદું કે વટાણા, નક્કી નથી થતું. કે હવે લારીએ લારીએ ફર્યા કરે ત્યાં સુધી એને નક્કી નથી થતું કે શું ખરીદવું. અને ચંચળ ચિત્તવાળો કહેવાય. ચંચળ ચિત્તવાળો ક્યારે ખુશ થાય, ક્યારે નાખુશ થાય ખબર જ ન પડે. ક્ષણે રુષ્ટા, ક્ષણે તુષ્ટા, રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. અવ્યવસ્થિત ચિત્તાનામ પ્રસાદો પી ભયંકર. 5 મિનિટમાં ખુશ ને 5 મિનિટમાં નાખુશ, તો એનો રાજી કોઈ બહુ જોખમી છે. એવું સરસ એક દ્રષ્ટાંત આપે છે પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશવદાસજીના મુખે વિદુર નીતિની આ કથા આપ સાંભળી રહ્યા છો. આવા મિત્રો હોય જેનું ચિત્ત જ વ્યવસ્થિત ન હોય, ક્યારે ખુશ ને ક્યારે ના ખુશ કઈ ખબર જ નહીં, જેને કાયમ પંપાળીને રાખવો પડતો હોય, રાજી કરવા માટે પ્રયત્નશીલ રહેવું પડતું હોય, એને કેવા સમજવા, વાદળા જેવા. વાંદરા નહીં ભાઈ, કેવા? વાદળા, વાદળા જેવા. એવું દ્રષ્ટાંત આપે છે વિદુરજી. અકસ્માત દેવ કુપ્યંતી, વાદળા આપણને ખબર ન પડે. આકાશમાં વાદળા હોય, તમે ઓળખતા ન હો કયું વાદળું કેવું છે, પહોંચે તો ગડગડાટ ચાલુ થાય. એટલે હવે કેમ ગુસ્સો કરે છે, કઈ હમણાં મેં તને ગાળો દીધી નથી, મેં તને પથ્થર માર્યો નથી. અકસ્માત દેવ કુપ્યંતી, પહોંચી તો ગડગડાટ ચાલુ કરી દે કોઈ કારણ વગર. અને ક્યારેક પ્રસિદ્ધંતી અનિમિત્તતા, કોઈ નિમિત્ત ન હોય, કઈ ન હોય, વાંચી તો વરસવા માંડી પડે. કઈ કારણ વગર ક્યારે વરસે કઈ ખબર નહીં, ક્યારે ખીજાય કઈ ખબર નહીં, અને એ વાદળો ક્યારે રિસાય એ કઈ ખબર નહીં. આ વર્ષે રિસાઈ ગયા, બોલો, કઈ ખબર ન પડી. કઈ કારણ કેમ રિસાયો કઈ જવાબ જ નહીં. એટલે આવા મિત્રો વાદળા જેવા, ક્યારેક ગડગડાટ કરી નાખે, તું મને શું સમજે છે, મૂર્ખ સમજે છે, એમ કરીને ચાલુ કરી દે. અને ક્યારેક વરસી પડે, ચાલો આજ તો થઈ જાય, બિલ હું ચૂકવી દઈશ, આ વરસી પડ્યો. અને ક્યારેક રિસાઈ જાય, મારે નથી આવવું. અને આ વાદળા જેવા આવા મિત્રો છે. તો મિત્રતા કોના જેવી જાણો છો? આખું વિશ્વ જાણે છે, જગત જાણે છે, એકલું ભારત નહીં. મિત્રતા કોના જેવી જોઈએ? દ્વારિકાધીશ અને સુદામા જેવી. ક્યાં દ્વારિકાધીશ, ક્યાં સુદામા, ક્યાં જાહો જલાલી સોનાની નગરી, અને ક્યાં ઘાસની ઝૂંપડી. મિત્રતા એનું નામ. સુદામાજી માટે શ્રીમદ ભાગવત જેવું સર્વોત્તમ શાસ્ત્ર, એમાં જ્યારે સુદામાનો પરિચય આપવાની શરૂઆત કરી ત્યારે પહેલું જ વાક્ય છે, શ્રી કૃષ્ણસ્ય સખા આસીત શ્રી કૃષ્ણના મિત્ર સમાજમાં એક બનેલો દાખલો છે. જરા નામ બદલું છું. લાભુ અને શંભુ બે મિત્રો હતા અને બંને ગામડામાં રહેતા હતા. નજીક નજીકમાં બંનેના ઘર. દરેકના જિંદગીના પાનામાં અલગ અલગ લખાણ હોય છે અને મિત્રતા સાચી. લાભુ સારું ભણવા માંડ્યો પણ શંભુ બરાબર ભણી શક્યો નહીં. મેટ્રિક પાસ તો થઈ ગયો, આગળ ન ભણી શક્યો. લાભુ શહેરમાં ગયો અને ભણવા માંડ્યો, સારી રીતે આગળ વધવા માંડ્યો. પણ જ્યાં કોલેજનો અડધો સમય પસાર થયો ત્યાં લાભુના પિતા દેહ મૂકી ગયા. ઘરમાં બીજું કોઈ નહીં, પોતાની માતા હતી. ભણવાનું છોડીને લાભુ ઘેર આવ્યો. એટલે શંભુ કહે છે કે જો મિત્ર, હું આ ગામડામાં છું, ખેતી કરું છું અને તું સારું ભણી શકે છે તો શહેરમાં જતો રહે. ના ના ના, મારી બાનું શું થાય? લેવા છોકરા હોય છે, માની ચિંતા કરે. હું ભણવા જાઉં પણ અહીં ગામડામાં મારી માનું શું? એટલે શંભુ કહે છે તું ચિંતા ન કરીશ, તારી માતાનું હું ધ્યાન રાખીશ, હું ચાકરી કરીશ, હું સેવા કરીશ. એટલે લાભુ પાછો ભણવા ગયો, સારી ડિગ્રી મેળવી. એક પછી એક પરીક્ષાઓ પસાર કરતા સારો ઓફિસર બન્યો, મોટું મકાન રાખીને રહેવા માંડ્યો. પહેલી બાજુ શંભુ બે વર્ષ ફેલ ગયા, વરસાદ પડ્યો નહીં, દુષ્કાળ. ગામડામાં ખેડૂત નતું તો કેવું હોય છે, વરસાદ પડે ને સાનુકૂળ સ્થિતિ હોય તો બિચારો આનંદથી રોટલા આરોગે, અને જો વરસાદ ન પડે તો એને બહુ મુશ્કેલીનો સમય આવી પડે. લાભુને ખબર પડી કે શંભુ દુખી છે, એટલે તરત જ ગાડી લઈને ગયો. શંભુને કહે છે તારા માં બાપ તું ગાડીમાં બેસી જાઓ, મકાન મારો તાળું, ચાલો મારી સાથે. લઈ ગયો, આગ્રહ કરીને લઈ ગયો. એક સોસાયટીમાં પોતાના બંગલાની નજીક જ બીજા બંગલામાં એને નિવાસ કરાવ્યો. કહે છે લાભુ મને આ મકાનમાં ગમતું નથી. શંભુ કહે છે આવડું મોટું મકાન, 3 રૂમ, રસોડા અને આવી બધી સગવડો, આ મકાન જેનું હશે એ ભાડું માગવા આવશે તો હું ક્યાંથી કાઢીશ? તું ચિંતા ન કરતો, એ આપણા ઓળખીતાનું મકાન છે. આપણા ઓળખીતા છે એટલે ચિંતા ન કરીશ. અઠવાડામાં તો એના માટે નોકરી શોધી આપી, વડદામ કરીને. એ અધિકારી હતો, ક્યાં ઓળખાણ કરીને એને નોકરી અપાવી દીધી. 3 વર્ષ પછી લાભુની બદલી થઈ ક્યાંકથી બીજા શહેરમાં. પછી ત્યાંથી એને કેવરાવી દીધો, તું જરાય ચિંતા ન કરીશ, એ બંગલામાંથી કોઈ તારી પાસે ભાડું માગવા નહીં આવે. પણ એક દિવસે સોસાયટીની મીટિંગ હતી, તેને બોલાવી ગયા. શંભુ ચાલ, શંભુ ભાઈ આવો મીટિંગમાં, વાત આપણે જેટલા સભ્યો છીએ આ તે. તો ભાઈ હું તો ભાડુઆત છું. કોણે કહ્યું તમે ભાડુઆત છો? એનો ડોક્યુમેન્ટ બતાવ્યા સોસાયટીના, તમે બંગલાના માલિક છો, કમ્પ્લીટલી પૈસા અપાઈ ગયા છે, કોઈ 1 રૂપિયો બાકી નથી. ત્યારે એને ખબર પડી કે આ બંગલો લાભુએ મારા માટે મારા નામથી ખરીદીને મને આપી દીધો છે. ખબર પડવા ન દીધી. આનું નામ કહેવાય મિત્ર. બાકી ક્યાંક 200-500 ની મદદ કરી હોય, ખબર છે ને, એ તો મારે લીધે તાગડ ધીના કરો છો. હા, એ તો તું જલસા કરે છે, એ તો મારો ઉપકાર માન. એ મિત્ર ન કહેવાય કોઈ દાડો. તું તો ક્યાંય રખડતો હતા તો મેં તને નોકરી અપાવી, એટલે તને મહિને 2,500 મળે છે. એટલે આમ બોલવા વાળો કે સંભળાવવા વાળો એ મિત્ર જ નથી. યુધિષ્ઠિર જેવા જેનામાં મિત્રતાના ગુણ છે, પાંડવો જેનામાં આવા સદગુણો છે, એને મૂકીને તમે તમારા કુપાત્ર દીકરાઓમાં આસક્ત થયા છો એટલે તમને ચિંતા કોર્યા કરે છે. તમને ખબર નથી કે જે ચિંતા કરે છે એને કેટલું નુકસાન થાય છે. ચિંતા કરવાથી રૂપનો નાશ થાય છે. બહુ ધ્યાન રાખજો, આમ રૂપાળા દેખાવું હોય ફોટો પાડવા જેવા તો પછી ચિંતા ન કરતા. સંતાપાત દ્રશ્યતે રૂપમ, બહુ ચિંતા કર્યા કરે ને એને આંખો ઊંડી ઉતરી જાય, ગાલ બે બાજુ આમ બખોલની જેમ દબાઈ જાય. એટલે બહુ ચિંતા કરવા વાળાના રૂપનો નાશ થાય. એટલું જ નહીં, ચિંતા કરવા વાળાના બળનો નાશ થાય. બહુ ચિંતા કરતો હોય એની શક્તિનો નાશ થઈ જાય છે. એટલેથી અટકતું નથી કે બહુ ચિંતા કરે એને પછી રોગ થાય. પહેલા માનસિક રોગો થાય, એમાંથી શારીરિક દર્દો જન્મે. ચિંતા કરવા વાળાને એસિડિટી વધુ થાય. બહુ ધ્યાન રાખજો, કોઈ નિષ્ણાત વૈદ્યરાજ હોય તો પૂછી જોજો. બહુ ચિંતા તો રહેતો હોય ને એ પિત્તના અનેકવિધ રોગોનો ભોગ બને છે. અને ચિંતા કરવા વાળાનું મનમાં સતત જલન એટલે બળતરા ચાલુ રહે છે. અને ચિંતા કરવા વાળાના શત્રુઓ ખુશ થાય છે. સતત ચિંતા કર્યા કરે એટલે એના મિત્રો નહીં પણ એના શત્રુઓ રાજી થાય છે કે કેવો બરાબર દુઃખી થાય છે. માટે હે ધૃતરાષ્ટ્ર, સાચી વાત સમજો અને ચિંતા છોડો તો તમે સુખી થશો. સહજા ધૃતરાષ્ટ્ર ઉવાચ. ધૃતરાષ્ટ્ર વિદુરજીને કહે છે, તનુરુદ્ધ શિખી રાજા મિથ્યોપચરિતો માયા, હે વિદુર, મેં કપટ તો બહુ કર્યા છે. મને એમ લાગે છે તારી વાણી સાંભળ્યા પછી હવે લાગે છે કે કપટ તો કર્યા છે જ. આટલું થાય ને તોય ઘણું છે. માણસ કથા સાંભળ્યા પછી એમ થાય કે પેલો એક્સરે માં ખ્યાલ આવે કે ફેફસામાં પાણી ક્યાં ભરાણું છે, ડાઘા ક્યાં છે. હવે મને ખ્યાલ આવે છે કે મેં કપટ કર્યું છે, પણ હવે મને બીક લાગે છે. કપટ કર્યું છે, ઘણું બધું કપટ કર્યું છે, પાપ પણ કર્યું છે, પણ હવે બીક લાગે છે. મંદાનામ, મૂર્ખ એવા મારા દીકરાને પાંડવો મારી નાખશે લડાઈમાં, હવે એવું લાગે છે. એની મને બહુ બીક લાગે છે. મારા 100 દીકરા અને યુદ્ધમાં એના માથા ધરતી ઉપર પટકાશે, એના શરીર રગદોળાશે મારા દીકરાના, શું કરું? આ યુદ્ધમાં મારા દીકરા બચી જાય કઈ કોને? વિદુરજી કહે છે, એ તો કહું છું, એક જ વાત જતી કરો, તમારા દીકરા બચી જશે, તમે સુખી થશો. કઈ વાત? તું કે કરો. ના ના, તમે નહીં કરી શકો. ન્યાન્યત્ર લોભ સંત્યાગાત શાંતિમ પશ્યામી તે નાગા. હે ધૃતરાષ્ટ્ર, હે અનગ, મૂળે તો તમે ચોખ્ખા છો, પવિત્ર છો, પણ ઉકરડામાં આળોટવાથી તમારા ઉપર ગંદકી ચોટી છે. એક વસ્તુ છોડો તો તમારી બધી સારી ઈચ્છાઓ પૂરી થાય. લોભનો ત્યાગ કરો. આ સત્તાનો તમને લોભ વળગ્યો છે, સત્તાનો એટલો ભયંકર લોભ છે, હું તો ખુરશી ન છોડું પણ આ ખુરશી ઉપર મારા દીકરા જ બેસે, આ તમારામાં લોભ ભરાણો છે. તમે એક વાત તો સ્વીકાર કરો છો કે તમારા દીકરા અયોગ્ય છે, સ્વચ્છંદી છે, પાંડવો બધી રીતે યોગ્ય છે, છતાં મન કબૂલતું નથી કે પાંડવોને આ રાજ્ય સત્તા સોંપી દઉં. આટલું જો સમજી લો, આટલો લોભ જતો કરો તો યુદ્ધ નહીં થાય, તમારા દીકરા જીવી જશે. પણ તમે નહીં છોડી શકો, લોભ છૂટશે? બોલો, હા પાડો છો? તો અત્યારે ને અત્યારે કથા બંધ કરી, તમને ઉપદેશ આપવાનો બંધ કરીને હું ત્યાં પહોંચી જાઉં પાંડવો પાસે, કે ચાલો ભાઈ આ સમાધાનની શરતો સ્વીકારી લો. પણ બોલો, હવે નથી બોલતા, હું તૈયાર છું એમ ના કહ્યું. ખુરશી છોડવી બહુ મુશ્કેલી છે, બહુ જ દુઃખ છે. એ જીવનમાં લક્ષ્ય બની જાય છે. એકવાર સત્તા હાથમાં આવીને પછી અંતિમ સુધી, છેલ્લા શ્વાસ સુધી લક્ષ્ય બની જાય છે. એના સિવાય ખાવાનું ભાવે નહીં. સત્તા સિવાય તો જીવવું અકારું લાગે. એક દિવસે પ્રધાનમંડળ ભેગું થયું, દોડવાની હરીફાઈ રાખી. ઘણી વાર બેંકો વાળા બે જૂથ બનીને ક્રિકેટ રમે છે, ક્યારેક કોઈ એ રીતે. એક દિવસે પ્રધાનમંડળે દોડવાની હરીફાઈ રાખી. પ્રધાનશ્રી ઉભા થાય, પાંચ ડગલા દોડે ને પડી જાય. બધાએ વિચાર કર્યો કે આમ શરીરે સારું છે, સ્વસ્થ છે, અને આ દોડી કેમ નથી શકતા. પાંચ ડગલા ફરીથી ટ્રાય આપ્યો તો સાત ડગલા દોડીને પડી ગયા. હજુ એક વાર, તમે તો મોટા છો એટલે. ત્રીજી વાર દોડાવ્યા તો નવ ડગલા દોડીને પડી ગયા. પછી એક ડાયો માણસ બેઠો હતો, એ કહે છે કે આ પ્રધાનશ્રીને દોડાવવા હોય તો એક રસ્તો છે, પેલી ખુરશી પડી છે ને ત્યાં મૂકી દો. અને ખુરશી ભાળીને જે દોડ્યા પહોંચી ગયા ફટાફટ. એટલે આ સત્તા એવી ચીજ છે, એ સિવાય તો ડગલું ભરવાનું ગમતું નથી. સત્તા સામે દેખાય તો પછી દોડધામ, રાત દાડો. વિદુરજી કહે છે કે આટલો તો લોભ છોડો સુખ માટે, તમારા સુખ માટે, તમારા પરિવારના સુખ માટે આ સત્તાનો મોહ જતો કરો. પણ હા નથી પાડતા. માનવની બુદ્ધિ દબાયેલી હોય એક જ કારણથી, લોભથી. કોઈ વૃક્ષના અંકુર ફૂટતા હોય, એના ઉપર પથ્થર મૂકી દો અને અંકુર ફૂટતા બંધ થઈ જાય, એ નિષ્ફળ થાય. એમ સદગુણો ફૂટતા હોય હૈયામાંથી, પણ એના ઉપર લોભનો પથ્થર મૂકી દો, બધા સદગુણો દબાઈ જાય છે. એ કે આ પાંદડો પણ એમાં ફૂટી ન શકે. એટલે તો આપણા સંતો કહે છે કે લોભ પાપસ્ય કારણમ, તમામ પાપનો બાપ એકલો લોભ જ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આખી પૃથ્વીની સંપત્તિ સત્સંગી જીવનમાં લોભ માટે આખો અધ્યાય મહારાજે ઉપયોગમાં લીધો છે. આખી પૃથ્વીની સંપત્તિ, આખા એક શહેરની નહીં, એક સ્ટેટની નહીં, આખી દુનિયાની સંપત્તિ એક જ માણસને આપી દો તો એને એમ નહીં થાય કે બસ આપણે સંતોષ છે, ઘણું મળ્યું. ક્યારે પણ નહીં થાય, કારણ કે લોભાવિષ્ટ એના મનમાં લોભ પેઠો છે. કોઈ ભિક્ષુક હાથમાં પાત્ર લઈ કોઈ ધનપતિ ને દ્વારે ઉભો રહ્યો, આ સાહુકારે દરવાજો ખોલ્યો, ભિક્ષુક પાત્ર ધરીને ઉભો જોયો, રાજી થયો. સારું ભાઈ, તું સારા મુહૂર્તમાં આવ્યો છે, આજ તારું પાત્ર ભરી દઉં, કારણ કે આજ મારી વર્ષગાંઠ છે. ભિક્ષુક હસવા માંડ્યો, ખુશ થઈ ગયો ને, શેઠ આ પાત્ર તો ક્યારે ભરાય નહીં, કોઈએ ભરી નથી દીધું, કોઈ ભરી શક્યું નથી, ખાલી ને ખાલી છે, ના શું ભરાય, આજ તો એવા મુહૂર્તમાં આવ્યો છે ને. અને તરત જ એક રૂપિયો નાખ્યો, રૂપિયાની નોટ નાખી, અદ્રશ્ય થઈ ગઈ, ભરાય શું નહીં, ઉભરે ઉભરે અંદર જઈને એક એક રૂપિયાની થપ્પી લઈ આવ્યા, નાખી અંદર, ન ભરાણો, બે રૂપિયાની નોટોની થપ્પીઓ લાવ્યા, એ નાખી, તો એ પાત્ર ભરાયું નહીં, અધૂરું. પાંચ રૂપિયાની નોટોની થપ્પી લઈ આવ્યા, પાત્ર અધૂરું, ભરાય શું નહીં, આની પાસે પૈસાની કઈ કમી નહોતી. દસ રૂપિયાની નોટોની થપ્પીઓ બેંક સીલ્ડ લઈ આવ્યા, નાખી, તોય ભરાયું નહીં. પચાસ રૂપિયાની લાવ્યા, સીધી જ વીસની જતી કરી, તોય ભરાણું નહીં. સો રૂપિયાની થપ્પી લઈ આવ્યા અંદરથી કબાટ ખોલીને, તોય પાત્ર ભરાયું નહીં. હવે તો હમણાં જ નવી નીકળી છે, પાંચસોની થપ્પી લઈ આવ્યા, પાંચસોની નોટ, એની આખી થપ્પી, પાત્ર ભરાયું નહીં. અંદર જઈ કબાટનું ઉપલું તાણીયું ખોલ્યું ને, હજાર રૂપિયાની નોટ લઈ આવ્યા, એ વખતે ચાલતી હતી, તે એક હજારની નોટની થપ્પી લઈ આવ્યા, પાત્રમાં ઢગલો કર્યો, પાત્ર ખાલી. હવે આ શેઠ મૂંઝાયા કે આનું શું કારણ છે, આ કોઈ તારું પાત્ર જાદુઈ છે, ના જાદુઈ પાત્ર નથી આ, પણ આ નહીં ભરાય, આને કોઈ ભરી નથી શક્યું, ઇન્દ્ર ન ભરી શક્યો, બ્રહ્મા પણ ભરી શક્યા નથી, એવું આ પાત્ર છે. તો કહેતો ખરો, આ શું પાત્ર છે, આ છે માનવની ખોપરીમાંથી બનેલું પાત્ર છે, ક્યારે ભરાતું નથી, ક્યારે નથી ભરાતું, આ તાંબામાંથી લોઢામાંથી માટીમાંથી બનાવેલું પાત્ર ભરાય, પણ આ માનવની ખોપરીનું પાત્ર છે એ નથી ભરાતું, થપીએ થપીઓ નાખ્યા જ કરો, નહીં ભરાય. બ્રહ્માનંદ સ્વામી કહે છે, વાત સાચી છે, એક મિલે દસ વીસ કો ઈચ્છત, વીસ મિલે સત સહસ્ર ચઈએ. શરૂઆતમાં એમ લાગે કે આપણે આટલું હોય ને તો ઘણું છે, એટલું મળ્યા પછી એનાથી ડબલ અપેક્ષા ઊભી થઈ જાય, આખી બુદ્ધિ. વિદુરજી કહે છે ધૃતરાષ્ટ્રને કે તમારી આખી બુદ્ધિ લોભના પથ્થરથી દબાઈ ગયેલી છે, જ્યાં સુધી તમે લોભનો ત્યાગ નહીં કરો ત્યાં સુધી તમને શાંતિ નહીં મળે. ગમે એટલી ઈચ્છા હશે, તપથી મહત્તા મળે, ગુરુ સેવાથી સફળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, યોગથી ચિત્તનો નિરોધ થાય, એમ લોભનો ત્યાગ કરવાથી જ જીવનમાં સાચા આનંદની પ્રાપ્તિ થાય, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તમે સગા સાથે કેટલું વેર બાંધ્યો છે, બહુ વિચારજો, જેને સગા સાથે વેર હોય, કુટુંબીઓ સાથે, એ કોઈ સુખ પામતા નથી, એ સુખી જ નથી થતા, અને એવા દુખી થાય છે, એવા પસ્તાય છે. સગા સાથે વેર બાંધ્યા પછી એની બુદ્ધિ એટલી દૂષિત થઈ જાય છે, ગમે એટલા હિત વચન કહીએ છતાં એને સ્વાદિષ્ટ લાગતા નથી, હિત વચન એને ભાવતા નથી. જેમ તાવ આવ્યો હોય એને મિષ્ટાન ભાવતું નથી, એમ વિષમ દ્રષ્ટિવાળાને હિત વચન પણ મીઠા લાગતા નથી. ગાયોમાં ગાયો પાસેથી દૂધની અપેક્ષા રખાય, બ્રાહ્મણ પાસેથી તપની અપેક્ષા રખાય, બહેનોમાં પાસેથી ચંચળતાની અપેક્ષા રખાય, ઝડપથી કામ કરી આપે. એમ સગા સાથે જો સરખા ન વર્તો તો એમાંથી ભયની અપેક્ષા રખાય. સગા પાસેથી જે ભય આવે છે એને કોઈ મિટાવી નથી શકતો. વિચારજો, સગાઓમાં જે લડાઈ થઈ છે એને ભગવાને અટકાવી નથી શક્યા. વિભીક્ષણને ભય કોણે પેદા કર્યો? સગાએ. શ્રી રામને 14 વર્ષ સુધી વનમાં કોણે ફેરવ્યા? સગાએ. કંસનું મૃત્યુ કોનાથી થયું? સગાથી. પાંડવ અને કૌરવ કોણ હતા? સગા જ હતા. એટલે સગા સાથે જેણે વૈર બાંધ્યો એ સુખી ના થાય. નજીકના સગાને જરા ખોતરો તેમાંથી મોટામાં મોટો શત્રુ પેદા થાય. એટલે સગા પાસેથી કાયમ ભયની અપેક્ષા. ભય જ હોય જો ધ્યાન ન રાખો, સગા સાથે સરખું જીવતા ન આવડ્યું તો એટલી ઉપાધિ કરે છે એનો પાર નહીં. એટલે તમે તમારા કુટુંબીઓ સાથે જ બગાડ્યો છે. હવે વિચાર કરજો, તમારી પાસે 100 દીકરા છે, પાંડુના એ 5 જ છે, એનો સરવાળો કરો ને. બાદ બાકી શા માટે કરો છો? સરવાળો કરો. તંતવ પ્લાયિતા નિત્યમ તનવો બહુલા સમા. એક નાનકડો તાંતણો એક બાળકને હાથમાં આપો તો એ તોડી નાખે છે. વસ્ત્રનો સૂતરનો એક તંતુ નાનું બાળક તોડી નાખે છે. એવા 5 તંતુ, 15 તંતુ, એવા 1000 તંતુ ભેગા કરો, કેવું મોટું દોરડું બને એ હાથી પણ તોડી શકતો નથી. તમે અને પાંડુપુત્ર જો સંપથી રહેશો તો જગતનું કોઈ બળ કોઈ શક્તિ તમને દુખી નહીં કરી શકે. મારું તો એક જ વાતનું માનવું છે કે તમે સુખેથી જીવવું હોય તો પાંડુપુત્રો સાથે સંપ કરો. તમે એટલું નથી સમજતા, બધા લાકડા સળગાવીને એક એક છૂટા કરો. આ શિયાળો છે, માનો કે લાકડાના ટુકડા સળગાવ્યા હોય તો એક એક ટુકડો અલગ અલગ રાખો તો બધા જ ટુકડા ધુમાડો કરશે. પણ એ બધા ટુકડા ભેગા કરો તો પ્રજ્વલિત અગ્નિ પેદા થશે. તમે જો ભેગા થાવ તો તમારીમાંથી એવી શક્તિ પેદા થશે કે જગતના કોઈ પણ પરિબળ તમને ક્યાંય દુખી નહીં કરી શકે. પણ અત્યારે એક એક એક એક જુદા જુદા ટુકડા એટલે ધુમાડો જ નીકળ્યા કરશે. કોઈ દાડો શક્તિ પેદા નહીં થાય. અને આટલા માણસ ઉપર બળવાળા સુરવીર ન થવો. તમારામાં કદાચ વેગ આવી જતો હોય શૌર્ય, તો આટલા ઉપર શૌર્ય ન દાખવવું. એમાં પહેલું નામ આવે છે બ્રાહ્મણનું, બ્રાહ્મણેષુ ચ વૈશૂરા. બ્રાહ્મણ ઉપર સુરવીર ન થવું. ઘરમાં પત્ની ઉપર સુરવીર ન થવું. આ તો બહુ લાગુ પડે એવું છે. બ્રાહ્મણ ઉપર તો ક્યાં આપણે ઝઘડવા જઈએ છીએ, એ તો જમાના જતા રહ્યા. છતાં ક્યાંક ક્યાંક ઝઘડો થાય. ઘણા ભૂદેવોને લગ્નમાં બોલાવે ગોરમાં, તમે જલ્દી કર્યો ને અમારે મુહૂર્ત જાય છે, ભાઈ મુહૂર્ત હંકેલ લઉં બીજું શું થાય. એટલે વાત વાતમાં, એટલે આવી કોઈ બાબત હોય તો બ્રાહ્મણ ઉપર સુરવીર ન થવું એ તો ક્યાંક પ્રાસંગિક, પણ પત્ની ઉપર સુરવીર ન થવું. બળ હોય ને ક્યાંક બીજે વાપરવું, પણ કેમકે એ કહેવતે છે કે નબળો આપણને નથી ભાવતી કહેવત. ઘરમાં આવીને સુરવીર થાય, બોલો, બીજે માર ખાઈને આવે અને ઘરમાં, એટલે પત્ની ઉપર સુરવીર ન થવો. ક્યાંક સારી, ઠીક છે, માનવ સ્વભાવ છે, મતભેદ થાય, થોડા ઘણા ક્યાંક વિચાર ભેદ થઈ જાય, એના સમાધાન માટે આપણે કહેવત છે કે વાસણ ભેગા હોય એ તો ખખડે, એનો વાંધો નહીં, ખખડે એની ચિંતા નહીં, પણ ગોબા પડી જાય એની વાત છે. એવા ખખડવા ન જોઈએ કે વાસણ આખા તૂટી જાય. સામાન્યતા ઠીક છે, મતભેદ થાય, નાની નાની વાત હોય તો જતી કરતા શીખાય. હમણાં શિયાળામાં એક ઘરમાં ભારે ઝઘડો થઈ પડેલો. તે છે કે અહીં સાધુ પાસે પ્રશ્ન આવ્યો, નાના બાળકો ભેળા થયા, સામી રીંગણા ગરમ કે ઠંડા, આવ્યો તારે ક્યાં લેવા કે દેવા, તારે શું કામ છે ઠંડા ગરમ? તો કે છે મારા મમ્મી ને પપ્પા ઝઘડતા હતા, એક કે છે રીંગણા ગરમ, બીજા કે છે ઠંડા, એટલે તમને પૂછવા આવ્યો કે ઠંડા કે ગરમ. સાધુએ વિચાર કર્યો કે એ ભાઈ તને જાણવાની જરૂર નહીં, આ તો છોકરું ઘેર છે ને કે સ્વામી કહેતા હતા રીંગણા ગરમ, એટલે કોણ જાણે કયો પક્ષ જીતે ખબર ના પડે. એટલે ઘણા ચુકાદા અનામત રાખવા જેવા હોય છે. હવે રીંગણા ગરમ કે ઠંડા એ વાતમાં ઝઘડો, નાની નાની વાતમાં, ઘરની બાબતમાં કોઈ મોટું વજૂદ ન હોય, પતિ પત્ની બે ભાજતા હોય ને, એમાં કોઈ રાજ્યની સરહદ કે દેશની સરહદના પ્રશ્ન ન હોય, કઈ વાતમાં જ માલ ન હોય. અજાયુદ્ધમ ઋષિ શ્રાદ્ધમ પ્રભાતે મેઘડંબરમ દંપતી કલહશ્ચૈવ પરિણામે ન કિંચન. બે બકરા બાજે ને એમાં કઈ ન હોય. કોઈ દાડો જોયા છે બકરા વાંચતા ચાર છ ડગલા પાછા ખસી જાય અને પછી સામા આવે ને જે ટકરાય, તે કોઈ જતા હોય રોડ ઉપરથી ગાડી ઉભી રાખીને જોવાનું મન થાય કે આ બકરાની લડાઈ જોયા જેવી છે. ઋષિ શ્રાદ્ધમ, જંગલમાં વનમાં રહેવા વાળા ઋષિઓ શ્રાદ્ધ કરે, એ શ્રાદ્ધમાં કઈ ભલી વાર ન હોય, કારણ કે એક બે ચાર ઝાડ વૃક્ષના ફળ તોડી લાવ્યા હોય, એટલે કઈ સ્વાદિષ્ટ ભોજન કે પ્રસાદ મળે એવું હોય જ નહીં. બકરાની લડાઈમાં કઈ ન હોય, ઋષિના શ્રાદ્ધમાં કઈ પેટ ભરાય એવો મીઠાઈ કે દૂધપાક ન હોય. સવારના પોરમાં વાદળા ચડી આવે એ વરસાદમાં કઈ ભલીવાર ન હોય, અને પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં કોઈ ભલીવાર હોય નહીં એવું કોઈ મોટું કારણ ન હોય. તો વિદુરજી કહે છે કે પોતાની પત્ની ઉપર ક્યારે સુરવીર નહીં થવાનું, ખબરદાર જો બોલી એક શબ્દ તો એ પછી ક્યાંક બીજે જણાવજો બોર્ડર ઉપર જઈને કે હવે ખબરદાર હું આવી ગયો છું હવે સૈન્યમાં, હવે કોઈ હાથ તો અડાડે અમારા દેશની સરહદ ઉપર, ત્યાં બહાદુરી બતાવવી, ઘરમાં નહીં. ગાયો ઉપર સુરાતન ન બતાવવું. ગાય પશુ છે, કદાચ ક્યાંય જરૂર પડે એને લાકડી બતાવાય, પણ ઓહો ધીબી નાખે આખું ગાયનો પાંસળું ભાંગી નાખે એવી શૌર્ય સુરવીરતા ગાયો ઉપર ન બતાવી. બ્રાહ્મણ ઉપર, પત્ની ઉપર, ગાય ઉપર અને છેલ્લે સગા ઉપર. વાક્યનો નિષ્કર્ષ ત્યાં છે કે સગા ઉપર સુરવીરતા બતાવવી નહીં. અને જે કોઈ આ ચાર જણ ઉપર સુરવીર થાય તો પાકેલું ફળ જેમ ડીટામાંથી પડી જાય, એમ એ માણસ નાતમાંથી, સમાજમાંથી, જ્ઞાતિમાંથી, સગામાંથી પડી જાય છે. એનું કોઈ નામ લે જ નથી, મૂકી દો એને પડતો મૂકો, એને બોલાવવો જ નથી, ફેંકાઈ જાય છે. હે રાજા આટલું સમજી લો, બહુ કહ્યું તમને મેં, મહાન અપ્ય કજો વૃક્ષો, ગમે એવું મજબૂત વૃક્ષ હોય, ઊંડા મૂળિયા વાળું હોય, પરંતુ જે એકલું હોય તો પવનનું તોફાન જડે ત્યારે એ વૃક્ષ પડી જાય છે. પરંતુ જો વૃક્ષ સમૂહમાં ઉગેલું હોય, જ્યાં જ્યાં વૃક્ષોની ગટાટોપ જાડી હોય, તો ગમે એવો પવન ફૂંકાય, ચાહે એટલી આંધી ચડે, પરંતુ એ ઝાડને કંઈ થતું નથી. આંધી ચડવાની તૈયારી છે. તમે એકલા પડી જશો, કોઈ તમને સહકાર નહીં આપે, માટે સમજી જાઓ અને પાંડવો સાથે સંધિ કરી લો, એટલે કે સંપ કરી લો, તો જ તમને સુખ મળશે, તમારી અપેક્ષા પ્રમાણે શાંતિ મળશે. મારી વાત કૃપા કરીને સ્વીકારો. આત્મા વિદુરજી કહે છે, આ સંસારમાં ખરું સુખ તો બે જણને જ છે, બાકી ક્યાંય સુખ જ નથી. એ બે જણ એટલે એક તો અનાતુરત્વાદ, જેને શરીરમાં કોઈ રોગ ન હોય એ સુખી છે. પહેલું સુખ તે જાતે નર્યા, ગમે તેટલી બીજી સાનુકૂળતાઓ સગવડો હોય પણ શરીર ધર્મનું સાધન આ શરીર છે. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. માળા ફેરવવી હોય, કથા સાંભળવી હોય, યાત્રાએ જવું હોય, જે કંઈ કરવું હોય, સેવા કરવી હોય, એમાં શરીર પહેલું. એટલે વિદુર નીતિનો આ એક રહસ્યાર્થ કે અનાતુરત્વ. સૌથી પહેલી વાત, પહેલો સુખી માણસ એ કે જેને શરીર સારું હોય. અને બીજો સુખી આજીવિકાની જેને ચિંતા ન હોય, આવતે મહિને શું કરશું આવી ચિંતા જેને ન હોય એ સુખી છે. બાકી બધાય દુખી. બીજાના સુખનો કોઈ ભરોસો નહીં, પણ જેને આજીવિકાની ચિંતા ન હોય એક, અને બીજી વાત શરીરે સુખી. આજીવિકાની ચિંતામાં એમ ન લખ્યું કે જેની પાસે લાખો કરોડો હોય એ સુખી, એવું ના લખ્યું. એ તો મારા બહુ દુખી હોય છે, એ તો બહુ દુખી. એને તો બહુ સંપત્તિ વાળો સુખી નથી હોતો, એને તો કેટલી પણો જણો હોય છે. કેટલું સારું તો ઠીક છે, ખોટું એ કરવું પડતું હોય છે. તમને ખ્યાલ હશે ઘણા બિલાડી પાળે, એ બિલાડી પાળવા વાળા એને એટલી પણો જણ રાખવી પડે. એને દૂધ આપવાનું હોય, કેટલા કૂતરા પાળે તે સવારના પહોરમાં દોરી બાંધી બાંધીને જેમ કૂતરું જાય એની પાછળ પાછળ એને ચાલવું પડે. આ કૂતરાને સાફ કરવું પડે, નવરાવવું પડે, ખવડાવવું પડે. એ ઠીક, થોડીક વધુ પડો જાણ. કેટલાય પોપટ પાળે તો ન મળતો હોય તો મરચા મોઘા લાવીને બે ખવડાવવા પડે, એ સમજ્યા. પણ કોઈ સિંહ પાળે તો એને દરરોજ એક જીવ મારવો પડે. સિંહ પાળે, સિંહ કોઈ દાડો સફરજન કે રીંગણા ખાતો નથી. સિંહ પાળે એને દરરોજ એક જીવની હિંસા કરવી પડે. બહુ સંપત્તિ છે એ સિંહ પાળવા જેવી છે. લાખો અને કરોડોને ઊંધું ચતું કરવા વાળા દરરોજ પાપ કરતા હોય છે. એટલે અહીંયા આગળ વિદુરજીએ બહુ ટૂંકમાં કહ્યું કે આજીવિકાની જેને ચિંતા ન હોય, સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું ઔર સાધુ ભૂખા ન જાય. બસ આટલું જ જોઈએ, જાજુ નથી જોતું. દરેક ગાડીને, દરેક વાહનને એની પેટ્રોલની ટાંકીનું ચોક્કસ માપ હોય છે. તમે લ્યુના ખરીદ્યું હોય તો એની પાછળ કંઈ 100 લિટરનું પીપળું કે થોડું લગાડાય છે. દરેક વાહનને એની ટાંકીનું ચોક્કસ માપ હોય. મોટી ટ્રક હોય કે વિમાન હોય કે રેલવે હોય, એને બળતણ ભરવા માટે એની ટાંકીનું માપ હોય છે. એમ દરેકના કુટુંબનો જે કંઈક વ્યય હોય, ખર્ચ, એ પ્રમાણે એને ચિંતા ન થતી હોય એવો જ માણસ સુખી છે. હે ધૃતરાષ્ટ્ર, આ બે વાતે તમારે સારું છે. ભલે તમે જોઈ શકતા નથી પણ શરીર સારું છે, તમને કોઈ રોગ નથી, આજીવિકાની ચિંતા નથી. તમને એક જ દુઃખ છે, લોભનો. આ સત્તા છોડવી ગમતી નથી એ જ દુઃખ છે, અને એટલે તમે અંદર ને અંદર ધૂંધવાયા કરો છો. જે માણસ અંદર ને અંદર ધૂંધવાય એને કેટલા દુઃખ થાય. એક તો શીર્ષ રોગી. ગઈકાલે પણ આ કહ્યું હતું કે જે માણસ અંદર ધૂંધવાય એને પિત્ત જે દર્દો થાય એમાં સૌથી પહેલું એનું માથું બહુ દુખ્યા કરે. જે ધૂંધવાતો હોય એનું માથું દુખે. હવે ડોક્ટર કે વૈદ પાસે જાય તો એને તો ખબર ન હોય કે આ ભાઈ ધૂંધવાય છે, એટલે પેલો તો શરીરની દવા આપે, બે ગોળી આપે, બે બામ લખી આપે, બે ઇન્જેક્શન આપે, એની અસર ના થાય. પછી એ ઊંડા ખર્ચમાં ઉતારે, સીટી સ્કેન કરાવવું પડશે, તમારે આમ કરવું પડશે, પછી બહુ જ જાત જાતના પરીક્ષણો કરીને પછી કહે છે મગજમાં ગાંઠ છે. પણ કઈ ગાંઠ છે? ધૂંધવાયા કરે છે એ ગાંઠ છે. જે ક્રોધને લોભને દાબ્યા જ કરે અંદર, એ સૌથી પહેલો શીર્ષ રોગી. એને માથામાં સણકા આવ્યા કરે. પછી બીજો, એની પ્રકૃતિ પ્રમાણે ધીમે ધીમે એને અરુચિ જન્મે. ગમે એવું ખાવાનું આપો, ખુશ ન થાય. પશુને તમે સારી ચાર આપો ને તો એની આંખ સામે જોજો, એ ખુશ દેખાશે. પણ આવો ધૂંધવાયેલા માણસને ગમે એવું જમવાનું આપો તો જાણે મારીને જમવા બેસાડ્યો હોય ને એવું મોઢું રાખે. એના મોઢા ઉપર આનંદ જ ના આવે, એને અરુચિ થઈ જાય છે. પછી દુર્જન સાથે એને સંબંધ રાખવાનું મન થાય. માટે હે ધૃતરાષ્ટ્ર, તમે સાવધાન થાઓ. આ બધા લક્ષણ તમારામાં દેખાય છે. મારી તો એક જ વિનંતી છે તમને, પાંડવો સાથે મિત્રતા કરી લો. પાંડવો સાથે તમે સંધિ કરી લો, સમાધાન કરી લો. એમાં તમને કોઈ વાતે ક્યાંય પણ મુશ્કેલી નહીં આવે.